અને એમાં કોઈ વ્યક્તિ એમ ન કહી શકે આ ટોળું ક્યાં જશે અને શું કરશે, એનું કોઈ આપણે આકલન કરી નથી શકતા, એ વિષયમાં આપણે કોઈ કલ્પના પણ કરી નથી શકતા. એના સ્થાને જો કોઈ રેલી નીકળેલી હોય, કોઈ પરેડ નીકળેલી હોય, ભલે એ સારા કાર્ય માટે હોય કે ખરાબ કાર્ય માટે હોય, હડતાલ પડાવવા માટે જ કેમ ન હોય, પણ એનું કોઈ એક નિશ્ચિત રૂખ આપણે કરી શકીએ છીએ કે આ હવે આમ જશે કે આમ કરશે કે આમ નહીં કરે. તો એ રીતે પ્રભુએ જે આ સૃષ્ટિ પ્રકટ કરી છે જીવોની, એની અંદર એ કોઈ ટોળા જેવા સ્વરૂપમાં છે કે એના અંદર કોઈક આયોજન છે, આવો પ્રશ્ન છે એ આપણને સહજ રીતે થાય. આવા બધા પ્રશ્નોના સમાધાન અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. ગ્રંથને આપણે શરૂ કરીએ એના પહેલા ષોડશ ગ્રંથના અનેક વ્યાખ્યાકારોમાંના એક શ્રી દ્વારકેશજી છે, જેમણે ષોડશ ગ્રંથનું મહત્વ આપણને સમજાવ્યું છે. એને આપણે ષોડશ ગ્રંથના મહાત્મ્યના રૂપમાં એક વખત એનો પાઠ શરૂ કરી અને તે પછી આપણે એનું થોડું સંક્ષેપમાં વિવેચન લઈને પછી ગ્રંથને આપણે આરંભ કરીશું. હું એક વખત બોલાવું છું, અહીંયા તમે થોડું વાંચી શકો તો પ્રયાસ કરજો, પછી આને ગોઠવી દઈશું. અહીંયા થોડુંક તમને ના, આનું ઉપરનું જે છે ને ઝૂમ કરવા માટે ઉપર, હા એને જરા તમે નાનું કરો, હા બસ જેટલું ઉકલશે. શ્રીમદાચાર્ય ચરણાઃ, શ્રીમદાચાર્ય ચરણાઃ, સ્વીયાનાં ભક્તિ સિદ્ધયે, અકાર્ષુ ષોડશ ગ્રંથાન્, સ્વસિદ્ધાંતાર્થ બોધકાન્, તદ્વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત્, યમુનાષ્ટકમારભ્ય સેવા ફલમુદાહૃતાઃ, એવં ષોડશભિર્ગ્રંથૈઃ પુરુષોત્તમ સેવનમ પ્રતિપાદ્ય ફલત્વેન ચક્રે જીવોદ્ધૃતિં વિભુઃ અવતાર દશાયાન્તુ ઉદ્ધૃતિ રૂપદર્શનાત્, ઇહ નામાત્મકૈર્ગ્રંથૈઃ સ્વદાસાનાં સદોદ્ધૃતિઃ તસ્માત્ સર્વપ્રયત્નેન દૈવૈઃ કર્તવ્યમેવ હિ સેવનં શ્રીવ્રજેશસ્ય તદ્ગ્રંથાનાં ચ પાઠનમ. આમાં શ્રી દ્વારકેશજી એ વાત સમજાવે છે કે શ્રી મહાપ્રભુએ પોતાના સ્વીયજનોને ભગવદ્ ભક્તિ સિદ્ધ થાય એ માટે ભક્તિમાર્ગી સિદ્ધાંતને સમજાવનારા ષોડશ ગ્રંથો પ્રકટ કર્યા. એ ગ્રંથોને એના સાચા અર્થમાં સમજી શકાય એટલા માટે શ્રી ગોસાઈજીએ પણ કેટલાક ગ્રંથો ઉપર વ્યાખ્યા પ્રકટ કરી. એ ષોડશ ગ્રંથો યમનાષ્ટકથી કરી અને સેવાફલ સુધી પ્રસિદ્ધ છે. અને આ ષોડશ ગ્રંથોના અંદર શ્રી મહાપ્રભુજીએ જે મુખ્ય વાત સમજાવી છે, અથવા શ્રી મહાપ્રભુજીનો આ ગ્રંથો દ્વારા જે મુખ્ય આદેશ અથવા સંદેશ છે, એ છે ભગવત સેવાને ફલરૂપ જાણી અને ભગવત સેવામાં પ્રવૃત્ત થવું. એટલે યમનાષ્ટકથી કરી અને સેવાફલ ગ્રંથ સુધીના 16 ગ્રંથો દ્વારા શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવોને એ વાત સમજાવવા માગે છે કે ભગવત સેવાને ફલરૂપ જાણી અને આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈએ. આ કર્તવ્ય પુષ્ટિજીવોને આપીને શ્રી મહાપ્રભુજીએ આ કરાલ કલિકાલની અંદર પણ જીવોનો ઉદ્ધાર કર્યો છે. સામાન્ય રીતે ઉદ્ધાર છે એ ફલની પ્રાપ્તિ થાય ત્યારે થાય છે, પરંતુ પુષ્ટિમાર્ગમાં તો ભગવત સેવા એ સ્વયં ફલરૂપ છે. એટલે એ સાધનરૂપા સેવા કરવાથી પણ ફલની જ પ્રાપ્તિ છે એ અર્થમાં જીવનો ઉદ્ધાર થાય છે એમ દ્વારકેશજી અહીંયા સૂચિત કરી રહ્યા છે. એક બહુ મજેદાર વાત અહીંયા બતાવે છે કે ભગવાન જે વખતે ભૂતલ ઉપર પ્રકટ હતા, એટલે અવતાર દશા હતી, તે વખતે તો પ્રભુના દર્શનથી પ્રમેય બલથી પ્રભુ કોઈ જીવાત્મા છે એનો ઉદ્ધાર કરી દેતા હતા. પરંતુ અવતાર કાલ છે એની સમસ્યા એ હતી કે અવતાર કાલ થોડા સમય માટે જ હોય છે, એ સદા સર્વદા નથી હોતો. પરંતુ શ્રી મહાપ્રભુજીએ અહીંયા આપણને આ જે ગ્રંથો આપ્યા છે 16 ગ્રંથો, એ 16 ગ્રંથો પ્રકટ રૂપથી શ્રી મહાપ્રભુજી સ્વરૂપ જ છે. એટલે આચાર્ય ચરણે પોતાના અવતાર કાલમાં જે જીવોનો પોતાના સામર્થ્યથી ઉદ્ધાર કર્યો, તે વખતે આપના મનમાં એ પણ ચિંતા રહી કે જે વખતે એમનો અવતાર કાલ પૂર્ણ થશે તે પછી ભાવિ જીવોના ઉદ્ધાર માટે શું વ્યવસ્થા. એટલે એ સમસ્યાના સમાધાન માટે આપે આ 16 ગ્રંથ પ્રકટ કર્યા. અને એ 16 ગ્રંથ સ્વયં સાક્ષાત છે મહાપ્રભુજી સ્વરૂપ જ છે. એટલે આ ગ્રંથને જો આપણે વળગીને રહીએ છીએ તો આપણા માટે શ્રી મહાપ્રભુજીનો ક્યારે પણ અવતાર કાલ પૂર્ણ નથી થતો, સદા શ્રી મહાપ્રભુજી આપણા સાથે બિરાજે છે. એટલે અત્યારે પણ સંપ્રદાયની અંદર આપણને જે મુશ્કેલી પડી રહી છે, વારંવાર ઘણી બધી સિદ્ધાંત વિપરીત પ્રક્રિયાઓ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીના અને પુષ્ટિમાર્ગના નામે અત્યારે ચાલી રહી છે, એ બધા સમસ્યાઓમાંથી બહાર આવવાનો અને શ્રી મહાપ્રભુજીને અનુસરવા માટેનો સાચો ઉપાય એ છે કે આપણે આ શ્રી મહાપ્રભુજીના નામાત્મક સ્વરૂપ એવા 16 ગ્રંથ છે એને વળગીને રહીએ, એનું જ આપણે નિરંતર પાઠ કરીએ, એનો અર્થનું અનુસંધાન કરીએ, એના તાત્પર્યનો વિચાર કરીએ. જો આ પ્રક્રિયા આપણે નિરંતર ચાલ્યા કરશે તો આપણે ક્યારેય પણ શ્રી મહાપ્રભુજીના માર્ગથી ભટકીશું નહીં. અને જે દિવસે આપણે 16 ગ્રંથથી દૂર થયા, પછી ભલે ગમે તેટલી તમે બેઠક યાત્રા કરશો કે ગમે તેટલા સર્વોત્તમ જપશો, પણ જો 16 ગ્રંથથી તમે અલગ થયા તો મહાપ્રભુજીથી ભટકી જશો, એમાં કોઈ શંકા નથી. એટલે દ્વારકેશજી એ જણાવી રહ્યા છે કે આ નામાત્મક ગ્રંથો દ્વારા, એટલે શ્રી મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ આ 16 ગ્રંથો છે, એના દ્વારા શ્રી મહાપ્રભુજીએ ભાવિ જીવોનો ઉદ્ધાર સદા થતો રહે એવું એક આપણને કલ્પવૃક્ષ જેવું વરદાન આ ગ્રંથ દ્વારા આપ્યું છે. તેથી તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવહિ, તેથી પૂર્ણ આપણી શક્તિને એકત્રિત કરીને જે દૈવી પુષ્ટિજીવો છે એમણે આ ગ્રંથોનું નિરંતર પાઠ, અર્થાનુસંધાન અને તાત્પર્યનો વિચાર કરતા રહેવું અને ભગવત સેવામાં પ્રવૃત્ત થવું. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાં ચ પાઠનમ, ભગવત સેવા ઘરમાં કરવી અને આ ગ્રંથો છે, ઉપદેશ ગ્રંથો છે, એમનો પાઠ અને અર્થનો વિચાર આપણે કરવો જોઈએ. તો આ દ્વારકેશજી ષોડશ ગ્રંથનું મહાત્મ્ય સમજાવે છે. આ જ મહત્તાનો વિચાર કરીને આપણે આ ષોડશ ગ્રંથ પ્રવચનમાલા ગામે ગામ આપણે શરૂ કરી છે. અત્યારે માત્ર માહિતીના રૂપમાં તમને કહું તો સુરત, ભરૂચ, વડોદરા, હાલોલ, આણંદ, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, ગાંધીધામ અને ભુજ, આટલા ક્ષેત્રમાં આ ષોડશ ગ્રંથ પ્રવચનમાલા ચાલી રહી છે. અને એની પ્રક્રિયામાં જે તે ગામમાં જે જિજ્ઞાસુ વૈષ્ણવો છે એ લોકો એ ગ્રંથનો સ્વયં ગ્રંથ દ્વારા, કેસેટ દ્વારા કે સીડી દ્વારા પહેલાં અભ્યાસ કરે છે. એ અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી એ ગ્રંથ ઉપર આ રીતે પ્રવચન અને પ્રશ્નોત્તરીનું આયોજન થાય છે. તો આ પ્રક્રિયા છે એ આજની તારીખમાં પ્રત્યેક વૈષ્ણવ ગામની અંદર શરૂ થવી જરૂરી છે. કેમ કે જ્યાં સુધી આપણે શ્રી મહાપ્રભુજીની વાણી સાથે જોડાઈશું નહીં ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીએ ખરેખર આપણા માટે શું આજ્ઞા કરી છે એ આપણે ક્યારે પણ જાણી નહીં શકીએ. પરંપરાઓ એવી હોય છે કે જેના અંદર કોઈક વખતે તથ્ય હોય છે, ઘણી વખતે પરંપરાના મૂળ સાથે જ્યારે સંબંધ નથી રહી જતો તે વખતે એ પરંપરા અંધ પરંપરા બની જતી હોય છે. તો સમયે સમયે આપણને એ જોતા રહેવું પડશે કે ક્યાંક આપણે અંધ પરંપરાને તો નથી જીવી રહ્યા, આપણે સત્પરંપરાના પથિક છીએ કે અંધ પરંપરાના પથિક છીએ એનો વિચાર આપણે દરેકે સમયે સમયે કરવો પડશે. એક તમને દાખલો આપું, ઘણા લોકો દવા લેતા હોય છે. દવાનું એક આપણા દરેક ઘરની અંદર એક બોક્સ કે ખાનું હોય જેમાં ચિત્ર વિચિત્ર અનેક જાતની ઘણી બધી દવાઓ હોય. થોડો ઘણો પરિચય આપણે આપણી માંદગી સાજગીના અનુભવથી થયા કરે છે અને ક્યારેક બીમાર પડીએ આપણે દવાને ખાઈ લેતા હોઈએ છીએ, ડબ્બામાં સાજા પણ થઈ જતા હોઈએ છીએ. પણ આ જે દવાઓ હોય છે એ કોઈ અમૃત જેવી નથી હોતી. દરેક દવા લાંબા ટૂંકા સમયમાં એના સામર્થ્યને ગુમાવતી હોય છે, જેને આજની પરિભાષામાં એના ઉપર એ એક્સપાયર થઈ ગઈ છે એવું કહેવાય. દવા ઉપર લખેલું હોય ડેટ ઓફ એક્સપાયરી, આ દવા છે ક્યાં સુધી અસરકારક રહેશે એમ એના ઉપર લખેલું હોય છે. આપણે એવી દવાઓ ઘરમાં સંગ્રહીને રાખી છે કે ક્યારે કામ લાગશે, જ્યારે બીમાર પડે અને આપણને એમ ખબર પડી કે આ બીમારીની દવા આપણા પાસે છે અને એમાંથી આપણે ખાધી, યા તો એનો કોઈ અસર ન થઈ એવું બની શકે એવો આપણો અનુભવ હોઈ શકે, અથવા તો કોઈ રિએક્શન આવી ગયું હોય એવા પણ કિસ્સાઓ આપણને સાંભળવા મળે છે. પાછળથી જ્યારે એની કારણ શોધવા માટે જઈએ ત્યારે ખબર પડી કે એ દવા છે એની સામર્થ્ય કે સમય મર્યાદા છે એને પૂર્ણ કરી દીધી, એ એક્સપાયર થઈ ગઈ. તો દવા છે એ સાધન છે એમાં તો કોઈ બેમત નથી, પણ જો એ દવા પોતાની શક્તિ સામર્થ્ય કે સમયસીમા છે એને પાર કરી ગઈ છે તો એ દવા હોવાને કારણે તમને કોઈ અસર કરશે કે લાભ આપશે એ ભ્રમમાં આપણે ન જીવવું જોઈએ. ભોજન આપણે લઈએ તો ભોજનની પણ પોતાની કોઈ કંઈક સીમા છે જ્યાં સુધી એ આપણને ખાવાલાયક રહેતું હોય છે. બનાવતી વખતે એની ઘણી બધી સાવધાનીથી પવિત્રતાથી આપણે બનાવ્યું પણ હોય, પરંતુ એને શરીરની અંદર લઈ લેવા માટે કે જમી લેવા માટેનો જે સમય છે એ સમય જો વીતી ગયો હોય પછી પણ એને ખાવાથી આપણને આપણા શરીરને પોષણ મળશે કે શક્તિ પ્રાપ્ત થશે, તો એ આપણો ભ્રમ છે, આપણે એને ફેંકી દઈએ છીએ. આપણી સાંપ્રદાયિક પરિભાષામાં કહીએ તો સામગ્રી વળી થઈ ગઈ છે એમ આપણે કહેતા હોઈએ, અથવા એમાં સુગંધ આવી ગઈ છે એવું કહેતા હોઈએ છીએ. એમ ઘણી બધી પરંપરાઓ અત્યારે સંપ્રદાયમાં એવી છે કે જેની અંદર સુગંધ કે વાસ આવી ગઈ છે કે વળી થઈ ગઈ છે. તો એ પરંપરાઓને હવે છોડી દેવામાં કે ફેંકી દેવામાં ડહાપણ છે. એનો ઢસરડો અત્યારે જો આપણે લઈને ચાલીશું તો કોઈક વિપરીત પરિણામ આપણને ભોગવવું પડી શકે છે. એટલે એ પરંપરાઓમાંથી આપણને બહાર આવવું પડશે. પણ આનો વિવેક આપણને ત્યારે જ આવશે કે જ્યારે શ્રી મહાપ્રભુજીની વાણીથી આપણે મહાપ્રભુજીના માર્ગને સમજવા માટે પ્રયત્નશીલ બનીશું. મારા કહેવાથી કે કોઈકના કહેવાથી તમે કોઈ વસ્તુને અપનાવો કે છોડો, તો એ જે પારકી બુદ્ધિના આધારે જ્યાં સુધી આપણે ચાલશું તો એનું પરિણામ એ આવશે કે આજે હું તમને કહીશ અને તમે કોઈક વસ્તુને છોડશો, કાલે મારામાં તમારી શ્રદ્ધા છે એ ખંડિત થઈ જશે. તમે કોઈ બીજો કહેશો તો એ તો એવા વ્યક્તિ હતા, એમણે બધું કહી ગયા, એ વાતો સાચી ન હોય, કેમ કે પોતે પણ એમાં માનતા હતા ને એમનું આચરણ પણ એનાથી વિરુદ્ધ હતું. કોઈ બીજો વ્યક્તિ આવીને તમને કહેશે, એને તમે પાછા લઈને બેસી જશો. તો એ જે વ્યક્તિ નિષ્ઠા છે એ તો વ્યક્તિના સાથે ડૂબતી રહેશે, પણ જો શ્રી મહાપ્રભુજી સાથે આપણે જોડાયેલા હશું તો આ સમસ્યા નહીં આવે. કેમ કે એક વાત નિશ્ચિત રૂપથી સમજો કે ચાહે વલ્લભ વંશજ હોય, ચાહે કોઈ વિદ્વાન શાસ્ત્રી હોય, અથવા તો અનુયાયી વૈષ્ણવ હોય, એ બધામાં સર્વોપરી અને સર્વમાન્ય તો શ્રી મહાપ્રભુજી છે, એમાં તો કોઈ બેમત નથી. ન તો આ માર્ગ કોઈ શરદ બાવાનો છે, કે ન કોઈ આ માર્ગ છે કોઈ ગોંડલના વૈષ્ણવોનો, કે કોઈ ટ્રસ્ટીનો, કે કોઈ મુખિયાનો, કે કોઈ બાપા બાપીનો, એ કોઈ વ્યક્તિનો માર્ગ નથી, શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. અને એ માર્ગ ઉપર જો આપણે ચાલી રહ્યા છીએ તો એ વાતની ખરાઈ આપણને સમય સમયે કરવી પડશે કે આપણને જે માર્ગ દેખાડાયો આવી રહ્યો છે કે જે અનુસરવાનું કહેવામાં આવી રહ્યું છે એ શું ખરેખર શ્રી મહાપ્રભુજીનું છે કે નહીં. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી કદી ચાલ્યા હતા? આપણે કહીએ છીએ આપણે શ્રી મહાપ્રભુજીને અનુસરીએ છીએ, શ્રી મહાપ્રભુજીના અનુગામી છીએ. તો અનુગામીના માટે એ જરૂરી છે કે આગળ જોતો રહે કે જેના પાછળ જઈ રહ્યો છે એ આ રસ્તે ચાલી રહ્યો છે કે નહીં. એ ચાચાજીનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, એ અષ્ટાક્ષર નામ બોલતા બોલતા નદીને પાર કરી રહ્યા હતા અને એમના પાછળ આવનારને એમ થયું કે હું પણ તો અષ્ટાક્ષર બોલી રહ્યો છું, તો મારે શું જરૂર છે કે હું એમના જ પગલા ઉપર પગલા મૂકું. એટલે એ દોડના પણ છે એને ભારે પડી ગયું હતું. એમ આપણે પણ એ વાતની ખરાઈ કરવી પડશે કે કોઈ વ્યક્તિ શ્રી મહાપ્રભુજીના નામે કોઈ આપણને ભળતું જ કોઈ માર્ગ તો નથી ચીંધી રહ્યું કે જેને આપણે શ્રી મહાપ્રભુજીનો સમજી અને ચાલી રહ્યા છીએ. એટલે આપણી શ્રદ્ધા અને શક્તિ અને સમય આ ત્રણેય વેડફાઈ જશે જો આપણે એ અંધ પરંપરાના અનુગામી બની જઈશું તો. એટલા માટે જરૂરી છે કે આપણે શ્રી મહાપ્રભુજીના મૂળ વચનોથી, મૂળ ગ્રંથોથી શ્રી મહાપ્રભુજીને સમજવાનો પ્રયાસ કરીએ. હવે આ જ સ્થિતિ જેમ અત્યારે મેં તમને આ પુષ્ટિપ્રવાહ મર્યાદા વેદ ગ્રંથના મુખ્ય વિષયના ઉપર મેં